તો પછી માણસ ને મોક્ષ ની ઈચ્છા કરવાની ક્યાં જરૂર રહી? બંધન લાગતું હોય તો મોક્ષ ની ઈચ્છા કરો, બંધન લાગવું પડે શું? બંધન થયું છે એવું ભાન થાય ત્યારે એને મુક્ત થવાની ઈચ્છા થાય. મુક્ત થાય ત્યારે મોક્ષ થયું કહેવાય. શું કહ્યું? બંધન નો જાગ કરવા માટે તો આપણા સત્સંગ કરીએ છીએ. બંધન નો ખ્યાલ કરવા માટે તો આપણા જેવા સત્પુરુષો નો સત્સંગ કરીએ છીએ. હા, તો તેમાંથી એક વાંટો ઓછો થયો? શીખ્યો એ સવાલ છે ને, કેમ નથી થતું એ પ્રશ્ન છે, કેમ નથી થતું એ સવાલ છે, કેમ થતું નથી થતું? બધે લાઈન પણ આવી ગયા તો પછી વધારે બંધ બંધાય. કોઈ મુક્ત પુરુષ ને ફરી કાઢી દે છે તો આપણે વાંટા છૂટે એ બંધાયેલો હોય ને આપણે પાછળ ત્યાં આગળ બેઠા તો ઉતાર વધારે વાટા પડે. મુક્ત પુરુષ હોય ત્યાં આપણા વાટા છૂટે. મુક્ત પુરુષ કોણ ગણવો? મુક્ત પુરુષ કોને ગણવું આપણે? મુક્ત પુરુષ કોને ગણવા? આપણું બંધન ત્યાં ઓછું લાગતું હોય, આપણને શ્વાસ લેવા જેવું ખુલ્લું લાગતું હોય, ત્યારે શ્વાસ લેવાય છે. આવે આપણે બધું ખેંચી ખેંચીને બધા હોય, પછી શ્વાસ લેવાય તો આપણે જાણે હા ક્યાં જાણવું કઈ ખોટું થવાય એવો રસ્તો હતો. આ છોકરો તો છે રૂપિયા 5 લાખ બધું આપે. શા માટે કરો છો? કોઈ જીવતું પેકી ના જાય. કેટલા જમાનો એવો બધો હતો કે નજરમાં મચરા અને જીવાતે જ નહીં. તો કે આ જયારે વરસાદ પડીને ખેતરમાં પાકે, ખેતરમાં જયારે પાક પાકે ને વરસાદ પડે તો નહીં જીવાત પછી મચરો નહીં તે જેવું કહી જાય. એક તો જીવાત નહીં શરીરમાં ના દાખલા એ હેતુ માટે કહેલું. તમે કેટલે આ લોકો આપણું ચાલી કઈ જતું છે રે દાદા? વિજ્ઞાની માણસ, સાયન્ટિસ્ટ માં આખું વર્લ્ડ કરવું કરે, પરમાત્મા કહેવાય, તીર્થંકર સાહેબ કહેવાય, નહીં નક્કર થાય છે. વાયુ તો એના જીવોને બતાવના નીકળ્યા છે અહીંયા આગળ. શું કહ્યું? કેવા વાઇલ્ડ પર્સન કહેવાય, જંગલી માણસો કહેવાય. શું કહ્યું? એમાં વાયુ તો એના જીવો ક્યાં બતાવવાના એ કહ્યું. બિલકુલ કેટલો બધો બિલકુલ કહ્યું. ભગવાનનું આખું વાક્ય છે, ચોપડો નીકળી ગયા. શું થાય? પણ ભગવાનનું શું છે? ચોપડાના માણસો પી જાય પણ ભગવાનનો દોષ કરે? તો ભગવાનનો દોષ કરે? અને બીજી રીતે એક રીતે આ સારું છે કે આપણે ઘણા ખરા હું ઉડે છું ને તો હું ના ઉડે તેવું કરું એવો નિર્ણય થશે. અને ખરી રીત તો પહેરી જતી નહીં, જીવાત પહેરી જતી પહેલાં એટલી બધી હિન્દુસ્તાનમાં જીવા બધી નથી થયા. અત્યારે મેં આ ક્ષેત્રમાં જનારો ને એને જીવાત ઉડતી હોય છે, અને એ જીવાત કેવી હોય છે? એક ઇન્દ્રિય નથી, બે ઇન્દ્રિય હોય છે. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય હોય તો ચાર ઇન્દ્રિય હોય છે. એવી પેસી ના જાય એટલા માટે ભગવાન આ રસ્તો કરે છે. તો બધા આ ઊંધું બાથું છે. પાણી ગરમ પીવાનું તે બધા શરીરમાં જીવ જીવ ન જાય પાણી ની અંદર, એટલા માટે છે પાણી ને ગરમ કરો જેથી જીવ બધા ખલાસ થઈ જાય. શું કહ્યું? એવું કરી નાખે પાણી પીવાનું કર્યું. આ શરીર જો સારું હશે, તંદુરસ્ત હશે, નિર્મળ હશે તો સારા વિચાર આવશે. તો સમજમાં આવે છે ને બરોબર? વાત સાયન્ટિફિક રીતે સમજીએ તો ભગવાનની વાત મળે એવી વાત. અને પછી ધોકાધોક કરવું હોય તો પાર આવે. સમજાય છે વાત મારી તમને? બરોબર. બધું પૂછાય કસાય બધું જે બધું કે હવે આજ આપે તો મારે જોઈતું નથી. બરોબર. અને બાકી વાણીઓ હોય તો મારે કામ નહીં. એ અનુભવ થયા પછી ને એ સાચી વાત. હજી એવો તો અનુભવ થયો નથી ને. કોઈ ચડકાવનારું મળતું નથી. મળે ખરું કહો? ભલે હું ચડકાવનાર ભલે મળે. હે, ભગવાન ને ખવા દેવાનો એવો નથી. કઈ રીતે ખલાસી મત ફાટી જાય. નહીં નહીં ફાટી જાય ખલાસી. છોકરો મોટો થઈને ગભરાયો જયારે આપણી જાતા નરમ થાય ત્યારે છોકરો લે શું થયું? આપણા ગાતા નરમ થાય ત્યારે છોકરો ગભરાયો લે. વૈરાગ ની વાતો બંધન લાગ્યા બંધન છે. બઉ અસર મન નાની મળી લાગી લાગી ગયું. ઉપરી ના ગમે બિલકુલ ઉપરી ના ગમે. મોટો ત્રાસ, બહુ મોટો ત્રાસ. ઉપરી ગમે આ માસ્ટરો તો મા પાયા ચલાવ્યા પડતા. માસ્ટર ની પાસે ભણવા જવું પડતું છે. મા પાયા ચલાવી ઘેરથી ફૂટબોલ નહીં થી મારે ઘેર સ્કૂલમાં જાવ સ્કૂલમાં માસ્ટર મારે ફૂટબોલ ફૂટબોલ જેવી દશા થાય. ઉપરી ગમતો ઉપરી ના ગમે. આરામ કરીશું અત્યારે મારો ઉપરી કોઈ છે નહીં વર્લ્ડમાં. ઉપરી કેમ પુરાય? અને તમને ઉપરી રહી જ બને યાર. મારું એના ઉપર થવું નથી. બધા લફડાવ ઘેર લફડાવ છે ને બધા. કોઈને નહીં, કોઈને અનુભવ દો. ફરી કઈ નહીં, મારે તો અંધારું થઈ ગયું. ત્યાર પછી તમારો ઉદ્ધાર થાય. આત્માનો અમલ કરવો છે? શરૂ કરવો છે? નહીં હજી એમ અત્યારે રસીપુરા બોલ છે ને, વ્યવહાર રસીપુરા નંબર રાખ્યો છે કે આત્મા નંબર? તમે સ્વીકાર કરી લો, દીક્ષા આપડે થઈ ગયા કઈ નથી, બહુ વાંચા છીએ. જે તમારું નહીં તે તમે સ્વીકારી લો, તમે તો જુદા, આ રસીકભાઈ જુદા છે, તમે ફરક છે કે વંદિત પદ્ધતિ કે દેખાય છે ના? આત્મા દેખાય છે, ત્યાં જવાની તૈયારી. અર્જુનભાઈ જેમ તો વહીવટ ગમે છે, શું ગમે છે? પ્રેસિડેન્ટ થાય, વાઇસ પ્રેસિડેન્ટ થાય, ગમે તે હોય, કમિટી મેમ્બર થાય. નીરુભાઈ કમિટી મેમ્બર પાહુ નીચું ગરમ થાય ત્યારે શું કઈ દવા ચોપડો છો? કઈ નઈ, સંતોષ. કઈ નઈ, સંતોષ. એક દવા ખોટ જાય ત્યારે સંતોષ, સંતોષ. નફો આવે ત્યારે કઈ સંતોષ? દવા તોય સંતોષ, હે? તોય સંતોષ, સંતોષ. તો તો પછી મોક્ષ પાવાનો રહે જ નઈ ને? સુખભાઈ સંતોષ, સુખભાઈ સંતોષ, મોક્ષ પાવાનો રહે જ નઈ ને? પછી મોક્ષ ની શી જરૂર થઈ? છે જઈ સંતોષ થઈ ગયો પછી થઈ ગયું, પછી મોક્ષ ની જરૂર જ નહીં ને? સંતોષ કોને કહેવાય? સેટિસ્ફાઈડ એવરી વેર, બધા પાછા તો ઇક્વલ થતા. રસીભાઈ જોડે સંબંધ પેલા ના હતો ને? પેલા તમારે હતા પેલા કોને કહેવાય? તમારે ક્ષમા કરવી જોઈએ ને આ જમાનામાં? કરવી પડે છે ને? ના પણ ક્ષમા એને કરવી પડે, કરી છે ને, કરીએ જ છીએ ને કે છે. ક્ષમા ક્ષમા કે છે ને? આ ક્ષમા કે છે ને? ક્ષમા એટલે તો ક્રોધ નો અભાવ ને ક્ષમા કે છે. શું કે છે? ક્રોધ નો અભાવ, એનું નામ ક્ષમા. ક્ષમા તો મોટા માણસો આપે, મોટો માણસ નાના માણસ ને આપે, કે નાનો માણસ મોટા માણસ ને ક્ષમા આપી શકે નહી? નાનો પણ આપે કંટાળા આવતા શું દવા ચોપડો છો? આટલો બધો ઓળખો ને હીરા પહેરતા તમને કર્યા નથી એમને? બહુ ઉતરી જશે બધું. આખો દાડો કારખાનું ચલાવ્યું હોય, ક્યાંથી ભેળું કરું, ક્યાંથી ક્યાંથી ભેળું કરું? આર્થિક તો ઓળખો ને તમે? આત્મા માટે કરવાનું, આત્મા પ્રાર્થના છે ને? તમે અને આવું ભેદ પાડે પડે, મહાત્મા જીવો દેખાયા હતા. કેટલા પ્રકારના દેખાયા? ત્રણ. આ લોક નહી હતો પણ ભૌતિક સુખની ઈચ્છા સમજાવવાની કામ ના હોય. અને બીજી કઈ કઈ છે? લોક સંજ્ઞા જેનો ધ્રુવ કાંટો છે. લોક સંજ્ઞા જેનો ધ્રુવ કાંટો છે. હા, એ જે કઈ આ ટાઈમ પોતાના ધ્રુવ કહો છો ને, એમાં આજે કઈ થતી વાત નહી. ખરેખર મોહ જવો જોઈએ. આ તો પુસ્તકો નો મોહ લાગ્યો, પુસ્તકો નો મોહ લાગ્યો, શબ્દો નો મોહ લાગ્યો. આ બધું નિર્મળ ચીજો છે. આનો ઉપાય ના હોય કરવું જ પડે. કદી જ્ઞાની ના હોય તો એ કરવું પડે. અને કોઈ જ્ઞાની હોય તો આપણે બે કહ્યું નહીં કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષ નથી કહી દઈ. અને સત્પુરુષ હવે તપાસ કરી જોઈ એના કયા પ્રમાણે છે કે નહીં એ આપણે તપાસવાનો અધિકાર છે. કે નિશ્ચિંત જેના આત્મા ઉપયોગ છે શાસ્ત્રમાં સંભળાવવાનું નથી. એમાં આવેલી વાણી છે અંતરંગ છે, બાકી તો કહી જાય નથી. એવું આપણે તપાસ કરવામાં શું વાંધો છે? નાશ તપાસ કરવામાં વધો નહીં. આપણે બધી રીતે તપાસ કરી શકાય. તપાસ તો સ્વભાવ એ કહ્યું કે બીજું કાંઈ છે ના કહે છે. આ બધું શોધવા જેવું છે જ નહીં. કે આટલું શોધ જે કહે છે આપડે હવે રસ્તો જતાવે ને તો બતાડે તે આપડે વધારે રસ્તો જતાવે બતાડે આપણને સપોર્ટ કરે કે આ ભૂલ થાય છે એવું ખરું તો એ સજીવ. ત્યાં સુધી કોઈ સજીવન જ નથી. મહાવીરે સજીવન નહીં એ તો સપોર્ટ કરે ત્યારે રૂબરૂ ના મળ્યા તેનો આ દોષ છે. શું છે? રૂબરી મળ્યા હતો તો ચાર તો પછી પરિવાર લખી દીધું, ગઢલો લખી શું લખી દીધું આપણી પાસે સાચી વસ્તુ છે. આ કપાળ દેવ ખોટા નથી. આરાધન માં ભૂલ થઈ છે. શું થયું છે? સમજવા જેવું છે. આ એક જ વાક્ય આખા શાસ્ત્ર માં એટલે સમજવા જેવું એટલું જ છે. ત્યારે પાણી લાવી દેજે. આ દીક્ષા વગર તમારે બધા મહાત્મા દીક્ષા વિતરાગી હોય છે. અમારો પેતંબર, અમારો દીકરી, અમારો એટલે મહારાજે કબૂલ કર્યા શીખવો છે ને. મતમાં પડ્યા છે, પોઈઝનસ કરી નાખે છે ને. આખી જૈન જગત આખું ખલાસ કરી નાખ્યું તમારો. એનો એનો દોષ નથી. ઠીક છે બિચારા, કોઈનો દોષ તો હોય નહીં. કઈ તો વિચારવું જોઈએ ને. આમ હાવ બધું આખું જગત બખતી રહેલું છે. જૈનો ભળકે હળગે આમ હળગ્યા કરે. કારણ વધારે જાગૃતિ વાળો વધારે હળગે. જે જાડી બુદ્ધિ ના હોય ત્યારે ઓછો હળગે ને. આપણે કેમ લાગે? વધારે જાગૃતિ હોય વધારે હળગે. ત્યારે ઓછું જેટલી બુદ્ધિ વધી એટલો બરાબર વધુ વધતો જાય બેલેન્સમાં. કાઉન્ટેવેટ છે બુદ્ધિ પ્રમાણે. પણ જોડે જોડે આત્મજ્ઞાન હોય. શું કહ્યું? કૃપાદેવ કહ્યું છે હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું. પણ લોક ગતમાં પડ્યા છે એટલે કે હું ગતમાં નથી, હું આત્મા નથી. પડે છે જ્ઞાની પુરુષ હતા, તે આત્મા રહી શકે. અમે કોને આત્માનો અક્ષર જડે, આત્માને જડ્યો હોય ને અક્ષર તો આત્મા ના થાય, અને એને હરી કરીએ તો ના થાય, ઢોલ મારીએ તો ના થાય ને. આ તો જરાક કરતા પહેલા ભરતો થઈ જાય. આ કેટલું પેટ્રોલ પડ્યું છે એમ પર, પેટ્રોલ હતા ભરતો થાય ને. પાણી ભીધેલું હતું ના હાગે જલ્દી, પાણી ભીધેલું નથી ભરગો થઈ જાય. આવું ના હોવું જોઈએ, મારે શું કરવું, માર્ગ આવો ના હોવો જોઈએ. કપાવ કેવા કપાવ જ્ઞાની પુરુષ એને ઓછી ના શકે. અજાય દિવસ ગજબ નો પુરુષ થઈ ગયા. શું કહેતા ગયા છે જણાવો, આખા જગતમાં બધે ફરીને નવો માર્ગ ફેલાવીશ. કે શું કહેવાય, પુસ્તકમાં વાંચવામાં આવેલું કોઈ વખત આવું કેમ કરો છો, આ તમે શીખવાડો છો બધું ઊંધે રસ્તે દોર્યા લોકો, સ્વાધ્યાય કરવા માટે તમને રાઈટ છે. ચર્ચા કરો પણ કેરો વધો નથી, પ્રરૂપણા કરવા મારી શું થયું. પછી ના થતી કે હું તો કોઈ દાડો હવે નહીં કરું, પણ આ સુધી મારું શું થાય મેં ચહેરા આવીને તમે જ્ઞાન લઈ જાઓ કે તમારે પાપ ધોયાલું. કારણ કે અમારાથી અડાઈ નહીં મત તમારે ગયું જ્ઞાન ધોવું, હા પાપ ધોવો હોય મોક્ષ ધોવું કરજો, અને ગરજ ના હોય તો હું બીજો રસ્તો બતાવું તમને, હલકો રસ્તો બતાવું. જયારે લોબે કાળે કાંક ના, અમારે લોબે કાળે થાય એવું નથી દેતી. તમારે આવજો ઘેર દર્શન કરીને બળવો પોપારો કરી આમ સુપર સુપર ત્યાં ખાવા ના આપે કે ખા, પેટને બાળો મેલો નહીં, પૂરો એક અવતાર તો પૂરો મૂકો, અને પેટનું પેટને મળી રહે છે સુધા ગભરાવો છો કે ના મળી રહે. ઘરે પાછી એટલું જ આપશે ગભરામણ છે, ગભરામણ ફરી પ્રયોગ હવે નથી કરતા. કારણ કે આ જ્ઞાન બધા પછી હવે તો શું થાય, દાદા ને માથે રાખ્યા પછી આજ્ઞા લઈને બધું કરે છે. એમને રહેવું તો પડે ખરું, પાછું મને રહેવું પડે ક્યાં જાય વિચારવાનું. છતાં દર્શન કરાય બધું બોલાયા હતા, આખું રાત દેખાડ્યું એ પછી ફરક પાછી તૂટી પડ્યું, તૂટી પડ્યું. દાદા કેમ આવે છે, સ્કૂલો કહે છે મારે બીજા આમ તહેવાર જશું એ પછી એમને બિચારી દર્શન ભાઈ એની આપવા નીકળી જાય ભાઈ નું ભાઈ કરી દીધું એટલે તત ભણેલામાં આવે એટલે તત સમજી ગયા બરગ દાદા શું હશે. હું તો મહાવીર ભગવાન ના વખતમાં નાના નાની જીયા તો આપણા હિંસામાં દરેક જીયાત પૂછતા જશે તે અને શું થાય ને જીયાત તે મોટી મોટી બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય જીયાતો ઉડતી હોય ને મોઢામાં પેસી જાય ને તો ભગવાન મોઢામાં ના પેસી જાય એટલા માટે બોલતી વખતે કશું મોઢામાં જીવું ના થઈ જાય એટલા માટે આમ કરી બોલતા હતા. અને પોતાના શરીરને હેલ્થને નુકસાન કરે શું એટલા માટે એનો ચહેરો આવો બધું કર્યો છે ચોપડવાની જગ્યા એ દશા તો વધશે. તારે એમને પણ ભણેલા ખરા ને એટલે વાર ના લાગે, ભણેલાને સમજાવતા વાર ના લાગે, અભણોની ભોંધણ છે આ બધી. એક તો થવું જ જોઈએ, આ ના ચાલે આવું તો એ વૈષ્ણવ વૈષ્ણવ બધું એક આકાર વાંચે પર તમે કરી આવું બધે આખા ગુજરાતમાં ના ચાલે આવું આવું ચાલતું બરી બરી ચાલ્યું લોકો આખું બધું તેમજ જૈન કોમ્યુનિટી વધારે ઊંચી તો વધારે બળતરા વાળી જેમ દાપણ વધી એમ બળતરા વધી. ધર્મ રહ્યો નહીં અમુક બેલેન્સ જોઈએ ધર્મ જોઈએ અને સંધ્યાનું મનમાં ઉપર કિલો કિલો કિલો હરવડ્યા કરે સંધ્યાનો. હું આમ સમજી ગયો છું સમજો હું સમજ્યો કોનો આમ કે ઠોકર ના લાગે આ તો ઠોકરો ખાઈ ગયો દબ નીકળી ગયો છે બરોબર છે. અરે આ કપાળદેવનો ધર્મ બધે આખા વર્લ્ડમાં ફરી કરવાનો નિમિત્ત મને મને કહોતો નિમિત્ત શું શું છે નિમિત્ત મારે તો એમની અપેક્ષા જોઈતી મારું મારું પણ મળી ગયું છે. પર પરિણામ પરિણીથી જ મને ઉત્પન્ન થતી નથી શું કહ્યું અને સંસાર ચાલ્યા કરે છે એ લઈને છે પર પરિણીથી ઉત્પન્ન ના થાય સંસાર ચાલે એવું હશે ખરું એવું ભગવાનનું સાયન હશે ખરું ના ચાલે હે ના કેમ આ પાણી પીવું હોય તો પર પરિણીથી વગર ના ચાલે ક્યારેક પરપાણી વગર પીવાય ઠીક છે એ રીતે બધું પરપાણી વગર થાય એવું છે ખબર પડી ને. હું જેઠાબેન થઈ જ પરપાણીથી જેઠાબેન નો આમ એ તો આરોપી જ ભાવ કહેવાય ઠીક છે સ્વભાવ ભાવ આવે ને કરુણ ભાવ એટલે અંદર થઈ ગયું કામ થઈ ગયું કશું મજાક નથી ઊંડું નથી બહુ કારણ કે નારી પુરુષ મળે તો સહજ મળશે નહીં તો કોટી ઉપાય નથી. મોગ સહજ છે સરળ છે શું કરું છું મોગ તો ગ્રહ નથી પણ જ્ઞાની પુરુષ મળવા આગળ અને મર્યાદ ઓળખાવા આગળ કારણ બીજા તો ઓળખાય પણ આ સંબંધ સમજુ માણસ ના સમજાય કારણ કે પેલું પોતાની હમદણી ગડબડ કર્યા કરે ને પોતાની જે હમદણી છે ને એ શું કરે ગડબડ કરે ગડબડ કરે મારી ઉપાધિ કરી દે એના આગલો વેપાર થવા દે અને જયારે વેપાર કોર્ટ કરી તે જ ના કોર્ટે પૂરી ના થવા દે. કપાલદેવે 20 દોહરામાં એમ કહ્યું કે અધમાં અધમ અધિકો પતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધાતન પતિ. હવે આમ આપણે બોલીએ અધમાં અધમ અધિકો પતિ અને કોઈ આપણ એમ હોય કે અધમ જેવો છું તો એને કીધું ધૂમું કરવું કરે અને આમ આપણે કહ્યું છે કે આવી રીતે લો એવા તું છે નહીં અને અધમ કે છે હું કરી શકે હું કહ્યું ને પ્રભાવ એ કહ્યું છે ક્યારે કામ થાય કે આપને સમજે તો ઉકેલ આવે સમજવા માટે કઈ બહુ ઘણું નથી જેને સમજવું છે તેને ઘણું નથી નથી સમજવું તેને ઘણું છે શું છે આ ખબર પડે એક ખરો 2 કલાક તો અહં સિદ્ધાંત માનજો કે સંયોગ વિયોગ સુખ દુઃખ ખેદ આનંદ અંદરાગ અનુરાગ યોગ કોઈ વ્યવસ્થિત કારણે રહીને રહે છે વ્યવસ્થિત કારણે રહીને રહ્યા છીએ વ્યવસ્થિત કાળ તો સમજાય ને કેમ પેલા શું એ અમે બધું સમજવું પડીએ અમે પોતે આજ્ઞા આપી દઈએ છીએ પછી આજ્ઞાની બહાર એ આજ્ઞા જ છે તે નિરંતર એને ગમે તે સંજોગમાં જાય તો એ પણ સમાધાન આપે, સર્વ સમાધાન જ્ઞાન. કેવું? સર્વ સમાધાન, કે કોઈ પણ જગ્યાએ અસમાધાન ન થાય. આ જ્ઞાન સમાધાન આપે છે, આધાર થાય, નિરંતર આધાર લે, નિરંતર આધાર લે. ત્યાં જ્ઞાનનો ફળ યુક્તિ હોય. શું હોય? યુક્તિ. જે જ્ઞાનનો ફળ યુક્તિ આવે તે જ્ઞાન સાચું હોય. નીતિ આવે તો પર રમણતા દૂર કરે. શું કહું? ખાલી રીતે આજ હોય તો પૂજલ રમણતા છે જ નહીં. ત્યારે પાર અનંતરતા ધ્યાનમાં ભટક ભટક ગયા અને પછી પાસે રમો પહેરી જોઈએ એને કહી મનમાં માન્યું કે આપણે જઈએ છીએ અને આપણે એરા વાંચી છીએ ને આપણે સરાંગ વાંચી છીએ નામ પણ માન્યું વાંચીએ વાંચી અને પાછું ફ્રીઝમાં મૂકેલો માલ જે શાક ફ્રીઝમાં મૂકેલો હોય ને પહેલે સરતું નથી. આઠ આઠ કલાક હું આગળ વધારે કરું તો સરતું જ નથી. પાછું એસી નાખો પડે સારો વધાર કરો. અચ્છા તમે બે તે ઘરે લઈ જાઓ, બીજી બધું પાંચ બે છોડી બે છે મારે ક્યાં એક વાગે લઈ જવાનું. વિચારણ પાસે બહુ લક્ષ્ય છે બાબુ. એટલે કેવી રીતે હારે હારે એ એકદમ બહુ મારે ગમે છે કે વાત બધી મારી આજુ બધા ઠંડક વર્તે. અમારી આજુમાં મુસલમાનો બેસે ને, મુસલમાનો ઠંડક વર્તે, ગાયો ને બેસે ને ઠંડક વર્તે, સૌ ને ઠંડક વર્તે. દેહધારી હોય ને જે આત્મા નહીં, આત્મા હોવું જોઈએ. શું કહ્યું? અને આત્મા ના હોય અમને તો ઠંડક હોય છે. એક મુસલમાન શું નામ હતા પેલા? મુસીબાજી ના અંબા મુસીબાજી બાબા હતા કે આપડે તો સૈદા કરીને કે આપડા માસમાં છે મારે વગેરે આજ્ઞા એક વાર કોઈ પર આજ્ઞા નથી મારી. મારું સ્વતંત્ર જોબ છે એટલે મેં કહી પાસે ખુલ્લા ખુદને જાણે એ ખુલ્લા અને તે ખુદની ખુદમાં જ રહે. ખુદમાં મુકામ તો ખુદની બહાર ના આવે એ ખુદા. ત્યાર પછી કહેવા પડે ખુદા મારા ખુરામાં ના કહે છે સાહેબ કહે છે એ ખુદા મનુષ્ય ના હોય. આપણે આ બંધેલા છે એનો અનુભવ થાય ને, બંધેલાનો અનુભવ થયો છે ને? બંધાયા છે એવું? હા કે નહીં થયો? બોલો બોલો. બંધનમાં થયો પૂરો પૂરો અનુભવ? હા. એનો પૂરો કંટાળો આવે છે રાખ દિવસ? હવે આવતી આવતો હવે જો આવતો હશે તો મને કહેતા ને કે ભાઈ કોઈ મોક્ષ મને આપી દે બાબ. તમને નથી કહેતા નથી કારણ કે બંધનમાં હજુ પૂરેપૂરો અનુભવ થયો નથી. પૂરેપૂરું બંધન સમજાયું નથી. પૂરેપૂરું સમજાયું નહીં. એ તો કે છે કે ભાઈ કોઈ બી વેપારી છે, મુસ્લિમ વેપારી કોઈ પણ વેપારી પણ મને કંઈ આપે એવો છે એ નાજાક જોવા ના રહે. સમજો ને? બંધન તે બંધન જો ઉત્તર હોય તો મોક્ષ એ દક્ષિણ છે. શું જોયું? બંધન જો ઉત્તર દિશા હોય તો મોક્ષ શું હોય? મોક્ષ દાતા પુરુષ કહેવાય. મોક્ષ દાતા પુરુષ અને તરણ કારણ કહેવાય. મોક્ષ દેખાતો નહીં મારામાં, કઈ કોઈ દેખાય નહીં, કોઈ વાર ના દેખાય. લોકો રહી ગયા, લોક બહાર બધું દેખાતો નથી. મુખ પેલો મુખ તપાવ કર્મ જને અડે નહી, શું કહ્યું? કર્મ મળે નહી, કાળ ના અડે, કાળ નું બંધન નહીં, જલ્દી શુક્ર કોઈ પણ જાતનું બંધન નથી. શું કહ્યું? હા, જેને ધૈર્ય થી બંધન નથી, કાળ થી ક્ષેત્ર થી બંધન નથી, ધૈર્ય ક્ષેત્રે કાળ ભાવે કોઈ જાતનું બંધન નથી, જેને પ્રતિબંધ થતા નથી કોઈ જાતના. બંધ જે બાંધેલા છે તેની નિંદા થતી જાય. શું થયું? પોતે બંધમાં નથી, આવે તો નિર્જા થઈ રહી છે, તો બંધ વાળી નિર્જા તૂટી ગઈ. રૂપિયા લાગતા એ નિર્જા થઈ ગઈ. પોતે મુક્ત ભાવમાં જયારે જોતા વિતરાકતા છે, વિતરાકતા ની બહાર એક સેકન્ડ આગળ પાછળ થાય નહીં. વિતરાકતા એ મુક્ત દરેક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે બંધન ના હોય તે મોક્ષ. તો બીજા બહુ બહુ જાતના મોક્ષ ના બીજા એ હોય છે. તમે કઈ કેવો કેવો પ્રકારનો જવાબ માંગો છો? હું એ જવાબ માંગુ છું કે મોક્ષ આપણે બધા જ કહીએ છીએ. મોક્ષ મોક્ષ મોક્ષ મહાપુરુષો કહે છે. મોક્ષ એટલે આપણે બીજા શબ્દો કહીએ મુક્તિ, કે જેને કોઈ જાતનું બંધન નથી, કોઈ જાતનો રાગ દ્વેષ અજ્ઞાન કઈ છે નહીં, એ દ્રષ્ટિ આપણે મોક્ષ એને કહીએ છીએ. મહાપુરુષો કહે છે કે આ કાળમાં મોક્ષ નથી. કેટલા કેટલી વ્યક્તિઓ એમ કે છે? તો સાચું શું? સાચું શું? સાચી વાત છે. આ કાળે આ કાળ એટલો બધો એ છે કે આ ક્રમિક માર્ગ થી મોક્ષ નથી. તો કહ્યું આખા જગત ના ક્રમિક માર્ગ છે. આ તો અક્રમ નો ઉદય આવ્યો છે ને, આ તો વિજ્ઞાન અક્રમ છે, જૂની જાત છે. નહીં તો ક્રમિક થી નથી, સંકેત નથી, નહીં કોઈ સંકેત થયેલું મેં જોયું નથી. સંકેત નથી, નહીં તો સંકેત થાય એટલે સાહેબ સંકેત થાય છે. કેવું? એક કલાક બાદ કેવળ દર્શન થાય એનું નામ સાહેબ છે. કેવળ દર્શન એનું નામ સાહેબ છે અને ત્યાંથી મોક્ષ વર્તે એને. આ તો જ્યાં લોક ધ્યાન ન થાય, ચિંતા તો કોઈ હોય જ નહીં. ચિંતા હોય મારે બધા આવો પડશે, મારે બધા થઈ ગયું કે કોઈની ચિંતા થાય મારે બધા આવો પડશે. બીજા નક્કી કરી હવે સંસારમાં ચિંતા ના થાય એવું પદ આપવું મુશ્કેલ હે. અને કડાપો જંપો તો થાય જ નહીં. આ લોકો કાલા બદલો અહીં લાવતા એમ ભૂલી જાય તો બધા જોયા કરે ને એમનું જ્ઞાન આદર થઈ જાય કે કયા કોને તોડાય એ જ્ઞાન આદર થઈ જાય. પછી નોકરનું નામ ના લે, કોને તોડ્યા એ જ્ઞાન આદર છે. પછી શું નોકર તો બિચારો નિમિત્ત છે, નોકર તો નિમિત્ત છે. એને તો આપણે મારીએ તો એ ગરીબ છે બિચારો, આકાશ છે બિચારો, એ કોને ફરિયાદ કરવા જાય બિચારો? તેનો બદલો તો તમને મળ્યા કરે છે. અંધારામાં અંધારામાં શિક્ષા કરો, ઉઘાડી કરો, પણ બદલો ભોગવો. માટે આ જગત જેને મોક્ષ થયેલો હોય ને ત્યારે જગત કેવું દેખાય એ તમને બહુ નિર્દોષ દેખાય. અમારી દ્રષ્ટિ મારી ની દ્રષ્ટિ દોષિત કોઈ ના દેખાય. અને આ બધાને એક જ વસ્તુ કહ્યું છે કે દોષિત ના દેખાય ત્યારે મારી દ્રષ્ટિ તમે કાને કહેવાય. શું કહ્યું? અને તે છેલ્લી દેખા કોઈ દોષિત તમને દેખાવ ના દેખાય. બીજાને ભાગ્યશાળી કરજે, પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્ય નું ગુરુ કરતા કરજે. અન્ય નું ગુરુ કરતા પણ કરે છે. બીજા લોકો નું ખોટું ગુરુ કરતા વાર ના લાગે ને, એવો સરસ રસ્તા બતાવે છે. વાત ને સમજે તો જબરદસ્ત કહેવાનું કઈ બાકી નહીં રહે. અને છેલ્લામાં છેલ્લો શબ્દ કે સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે તે જીવને બંધન છે, એમાં મારું હૃદય છે. જબરદસ્ત હૃદય બોલ્યા માટે આત્મજ્ઞાની ની ખોરી ગાડી એમ ઘણું કહ્યું, પણ વાત સમજે તો નહીં. જ્ઞાની પુરુષ ને પોતે એમને પોતે લખ્યું છે, આપણે પુસ્તકમાં લખ્યું કે જ્ઞાની પુરુષ ને ત્યાગા ત્યાગ ન સંભવે. શું કહ્યું? એટલે શબ્દાતીત છે વસ્તુ એ જ્ઞાની પુરુષ ની પાસે છે નિશ્ચય. અને વ્યવહાર તો પ્રકાર એવો છે બધો, જેટલું જણાવે એટલું જણાવી દીધું. પછી કેટલું કરાવતું એ બધા ટાઈમ ટાઈમ જે લઈ ગયા એ સાચી હતી, એમાં બે મત નહીં. સૌભાગભાઈ ફક્ત કૃપા લઈ ગયા છે, સૌભાગભાઈ સમજીને અરે આપણા જે ઉઠાવી ગુસાજી સંકેત નથી લઈ ગયા, એ કૃપા લઈ ગયા. અને આ સૌભાગ્યભાઈ સંકેત લઈ ગયા, પ્રભુશ્રી સંકેત લઈ ગયા, અને અંબાલાલ લઈ ગયા. અને તેમના નિમિત્તે જ વાક્ય લખેલું છે, અને એમને જ પણ બોલાવડાવ્યું છે જે સ્વરૂપ સમજ્યા વિના પામ. અને એ જયારે બીજાને આપ્યું ચિંતા ને એમ બંધ કરી દીધી. અને પછી અમલી ખોટ ગઈ તો શું થાય? તો અમારે કહેવું પડે કુબેર બંધાવી લોન ઉપર આપશે. અમની પાસે વધારે શું છે? દુઃખ જ છે ને, દુઃખ તમારે લેવા દેજો. મને આપી દેજો, કારણ કે આખા દુનિયાના દુઃખ લેવા આવ્યો. તમારે કઈ આપી દેવું થોડું ના કે તું રિચાર્જ આવતો પાણી લાવી દઉં. અંબાજી ના નવો વિતરાગાર થોડા કાળમાં તો આપણે હિન્દુસ્તાન પૂજો વાળવાનું કર્યું. આપણી આવી ના આવે.